ધમકાવીને લાફા મારે છે અને દાંતોથી કરડીને લાતોથી કચડી નાખે છે. વાનર રીંછ ચિત્કારે છે અને એવા છળબળ કરે છે કે જેથી દુષ્ટ રાક્ષસો નષ્ટ થઈ જાય. તેઓ રાક્ષસોના ગાલ પકડીને ફાડે છે, છાતી ચીરી નાખે છે અને તેમના આંતરડા કાઢીને ગળામાં પહેરી લે છે. તે વાનરો એવા જણાય છે કે જાણે પ્રહલાદના સ્વામી શ્રી નૃસિંહ ભગવાન અનેક શરીર ધારણ કરીને યુદ્ધના મેદાનમાં ક્રીડા કરી રહ્યા હોય. પકડો, મારો, કાપો, પછાડો આદિ ઘોર શબ્દો આકાશ અને પૃથ્વીમાં છવાઈ ગયા છે. શ્રી રામચંદ્રજીનો જય હો, જે ખરેખર તણખલાને વજ્ર અને વજ્રને તણખલું કરી દે છે. પોતાની સેનાને વિચલિત થતી જોઈ ત્યારે 20 ભુજાઓમાં 10 ધનુષ લઈને રાવણ રથ ઉપર ચડીને ગર્વ કરતો પાછા ફરો કહેતો ચાલ્યો. રાવણ અત્યંત ક્રોધિત થઈને દોડ્યો. વાનર હુંકારો કરતા લડવા માટે તેની સામે ચાલ્યા. તેમણે હાથમાં વૃક્ષ, પથ્થર અને પર્વત લઈને રાવણ ઉપર એકી સાથે નાખ્યા. પર્વતો તેના વજ્રતુલ્ય શરીરમાં લાગતા જ તુરત જ ટુકડે ટુકડા થઈને ફૂટી જાય છે. અત્યંત ક્રોધી રણોન્મત્ત રાવણ રથ રોકીને અચળ ઊભો રહ્યો, પોતાના સ્થાનેથી જરા પણ ન ખસ્યો. તેને ઘણો જ ક્રોધ થયો. તે આમ તેમ ઝપટીને અને આગળ વધીને વાનર યોદ્ધાઓને મસળવા લાગ્યો. અનેક વાનર રીંછો હે અંગદ, હે હનુમાન, રક્ષા કરો, રક્ષા કરો પુકારતા નાસી ગયા. હે રઘુવીર, હે ગોસાઈ, રક્ષા કરો, રક્ષા કરો, આ દુષ્ટ કાળની જેમ અમને ખાઈ રહ્યો છે. તેણે જોયું કે સર્વે વાનર ભાગી છૂટ્યા. ત્યારે રાવણે 10 ધનુષો પર બાણોના સંધાન કર્યા. તેણે ધનુષ પર સંધાન કરીને બાણોના સમૂહ છોડ્યા. તે બાણ સર્પની જેમ ઉડીને વાગતા હતા. પૃથ્વી, આકાશ અને દિશા વિદિશા સર્વત્ર બાણ ભરાઈ રહ્યા છે. વાનર નાસે તો ક્યાં, અત્યંત કોહરામ મચી ગયો. વાનર રીંછોની સેના વ્યાકુળ થઈને આર્ત પોકાર કરવા લાગી. હે રઘુવીર, હે કરુણાસાગર, હે પીડિતોના બંધુ, હે સેવકોની રક્ષા કરીને એમના દુઃખ હરનારા હરી, પોતાની સેનાને વ્યાકુળ જોઈને કમરમાં ભાથો કસીને અને હાથમાં ધનુષ લઈને શ્રી રઘુનાથજીના ચરણોમાં મસ્તક નમાવીને લક્ષ્મણજી ક્રોધિત થઈને ચાલ્યા. લક્ષ્મણજીએ પાસે જઈને કહ્યું, અરે દુષ્ટ, વાનર રીંછોને શું મારી રહ્યો છે? મને જો, હું તારો કાળ છું. રાવણે કહ્યું, અરે મારા પુત્રના ઘાતક, હું તને જ શોધી રહ્યો હતો. આજે તને મારીને પોતાની છાતી ટાઢી કરીશ. આવું કહીને તેણે પ્રચંડ બાણ છોડ્યા. લક્ષ્મણજીએ સર્વના સેંકડો ટુકડા કરી નાખ્યા. રાવણે કરોડો અસ્ત્રશસ્ત્ર ચલાવ્યા. લક્ષ્મણજીએ તલ જેવડા કરીને કાપીને હટાવી દીધા. પછી પોતાના બાણોથી તેની પર પ્રહાર કર્યા અને તેના રથને તોડીને સારથીને મારી નાખ્યો. રાવણના 10 માથા ઉપર 100 બાણ માર્યા. તે માથાઓમાં એવા પેસી ગયા જાણે પર્વતના શિખરોમાં સર્પ પ્રવેશ કરી રહ્યા હોય. પછી 100 બાણ તેની છાતીમાં માર્યા. તે પૃથ્વી પર ઢળી પડ્યો. તેને કંઈ પણ ભાન ન રહ્યું. મૂર્છા ટળ્યા પછી તે પ્રબળ રાવણ ઉઠ્યો અને તેણે તે શક્તિ ચલાવી જે બ્રહ્માજીએ તેને આપી હતી. તે બ્રહ્માએ આપેલી પ્રચંડ શક્તિ લક્ષ્મણજીની છાતીએ બરાબર વાગી. વીર લક્ષ્મણજી વ્યાકુળ થઈને પડી ગયા. ત્યારે રાવણ તેમને ઉઠાવવા લાગ્યો, પણ લક્ષ્મણજીના અતુલિત બળનો પ્રભાવ છવાયેલો જ રહ્યો, જેને બ્રહ્મદત્ત શક્તિ હટાવી ન શકી અને ન તો રાવણ તેમને ઉંચકી શક્યો, જેના એક જ માથા પર બ્રહ્માંડરૂપી ભવન ધૂળના એક કણ સમાન બિરાજ છે. તેને મૂર્ખ રાવણ ઉંચકવા ઈચ્છે છે. તે ત્રણેય ભુવનોના સ્વામી લક્ષ્મણજીને નથી ઓળખતો. આ જોઈને પવનપુત્ર હનુમાનજી કઠોર વચન કહેતા દોડ્યા. હનુમાનજીના આવતાની સાથે જ રાવણે તેમના પર અત્યંત ભયંકર મુક્કાનો પ્રહાર કર્યો. હનુમાનજી ઘૂંટણ ટેકવીને બેસી પડ્યા, પૃથ્વી પર ઢળી ન પડ્યા અને પછી ઘણા ક્રોધે ભરાઈને સંભાળીને ઉઠ્યા. હનુમાનજીએ રાવણને એક મુક્કો માર્યો. તે એવો પડી ગયો કે જેમ વજ્રના પ્રહારથી પર્વત પડ્યો હોય। મૂર્છા ભંગ થયા પછી તે જાગ્યો અને હનુમાનજીના મોટા ભારે બળને વખાણવા લાગ્યો। હનુમાનજીએ કહ્યું, મારા પૌરુષને ધિક્કાર છે, ધિક્કાર છે, અને મને ધિક્કાર છે કે હે દેવદ્રોહી, તું હજુ સુધી જીવતો રહી ગયો। આવું કહીને અને લક્ષ્મણજીને ઉંચકીને હનુમાનજી શ્રી રઘુનાથજીની પાસે લઈ આવ્યા। આ જોઈને રાવણને મોટું આશ્ચર્ય થયું। શ્રી રઘુવીરે લક્ષ્મણજીને કહ્યું, હે ભાઈ, હૃદયમાં સમજજો કે તમે કાળનાય ભક્ષક અને દેવતાઓના રક્ષક છો। આ વચન સાંભળતા જ કૃપાળુ લક્ષ્મણજી ઉઠી ગયા। તે કરાળ શક્તિ આકાશમાં ચાલી ગઈ। લક્ષ્મણજી પાછા ધનુષબાણ લઈને દોડ્યા અને ઘણી ઝડપથી શત્રુની સામે આવી પહોંચ્યા। પછી તેમણે ઘણી જ શીઘ્રતાથી રાવણના રથને ચૂર ચૂર કરી દીધો અને સારથીને મારી રાવણને વ્યાકુળ કરી દીધો। 100 બાણોથી એનું હૃદય વિંધી નાખ્યું, જેથી રાવણ અત્યંત વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો। પછી બીજો સારથી એને રથમાં નાખીને તુરત જ લંકામાં લઈ ગયો। પ્રતાપના સમૂહ શ્રી રઘુવીરના ભાઈ લક્ષ્મણજીએ પાછા આવીને પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા। ત્યાં લંકામાં રાવણ મૂર્છાથી જાગીને કંઈક યજ્ઞ કરવા લાગ્યો। તે મૂર્ખ અને અત્યંત અજ્ઞાની હઠવશ શ્રી રઘુનાથજીનો વિરોધ કરીને વિજય ઈચ્છે છે। અહીં વિભીષણજીને સર્વે ખબર મળ્યા અને તુરત જ જઈને શ્રી રઘુનાથજીને કહી સંભળાવ્યા કે હે નાથ, રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે। તેના સિદ્ધ થવાથી તે અભાગ્યો સરળતાથી નહીં જ મરે। હે નાથ, તુરંત વાનર યોદ્ધાઓને મોકલો જે યજ્ઞનો વિધ્વંસ કરે, જેથી રાવણ યુદ્ધમાં આવે। પ્રાતઃકાળ થતાં જ પ્રભુએ વીર યોદ્ધાઓને મોકલ્યા। હનુમાન અને અંગદ આદિ સર્વે મુખ્ય વીર દોડ્યા। વાનર રમતમાં જ કૂદીને લંકામાં જઈ ચઢ્યા અને નિર્ભય થઈને રાવણના મહેલમાં જઈ બેઠા। જેવો તેને યજ્ઞ કરતો જોયો કે તુરત જ સર્વે વાનરોને ઘણો ક્રોધ આવ્યો। તેમણે કહ્યું, અરે નિર્લજ્જ, રણભૂમિમાંથી ઘેર નાસી આવ્યો અને અહીં આવીને બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે। આવું કહીને અંગદે લાત મારી, પણ તેણે આમની સામે જોયું પણ નહીં। તે દુષ્ટનું મન સ્વાર્થમાં અનુરક્ત હતું। જ્યારે તેણે જોયું નહીં ત્યારે વાનર ક્રોધ કરીને તેને દાંતોથી પકડીને કરડવા અને લાતોથી મારવા લાગ્યા। સ્ત્રીઓના વાળ પકડીને ઘરથી બહાર ઘસડી લાવ્યા। તે અત્યંત દીન થઈને પુકારવા લાગી। ત્યારે રાવણ કાળ સમાન ક્રોધિત થઈને ઉઠ્યો અને વાનરોના પગ પકડીને પછાડવા લાગ્યો। આ દરમિયાન વાનરોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો। આ જોઈને તે મનથી નિરાશ થવા લાગ્યો। યજ્ઞ વિધ્વંસ કરીને સર્વે ચતુર વાનર રઘુનાથજીની પાસે આવી ગયા। ત્યારે રાવણ જીવવાની આશા છોડીને ક્રોધિત થઈને ચાલ્યો। ચાલતા સમયે અત્યંત ભયંકર અમંગળ થવા લાગ્યા। ગીધ ઉડી ઉડીને એના માથા ઉપર બેસવા લાગ્યા, પરંતુ તે કાળને વશ હતો એટલે કોઈ પણ અપશુકનને માનતો ન હતો। તેણે કહ્યું, યુદ્ધનો ડંકો વગાડો। નિશાચરોની અપાર સેના ચાલી, તેમાં ઘણા જ હાથી, રથ, ઘોડેસવાર અને પાયદળ છે। તે દુષ્ટો પ્રભુની સામે એવા દોડ્યા જેમ પતંગિયાઓનો સમૂહ અગ્નિની તરફ બળવા માટે દોડે છે। અહીં દેવતાઓએ સ્તુતિ કરી કે હે શ્રીરામજી, રાવણે અમને દારૂણ દુઃખ આપ્યા છે, હવે આપ એને અધિક ન રમાડો, જાનકીજી ઘણા દુઃખી થઈ રહ્યા છે। દેવતાઓના વચન સાંભળીને પ્રભુ મલકાયા। પછી શ્રી રઘુવીરે ઉઠીને બાણ સજાવ્યા। મસ્તક પર જટાઓનો જૂટ ખેંચીને બાંધેલો છે, તેની વચ્ચે વચ્ચે પુષ્પ ગૂંથેલા તેઓ શોભિત થઈ રહ્યા છે। લાલ નેત્ર અને મેઘ સમાન શ્યામ શરીરવાળા અને સંપૂર્ણ લોકોના નેત્રોને આનંદ આપનારા છે। પ્રભુએ કમરમાં ફેંટો તથા ભાથો ખસી લીધા અને હાથમાં કઠોર શાળંગ ધનુષ લઈ લીધું। પ્રભુએ હાથમાં શાળંગ ધનુષ લઈને કમરમાં બાણોની ખાણ જેવો અક્ષય સુંદર ભાથો કસી લીધો.